આ જો ને આવ્યા ને રસ્તે આમ જ બેસે જ જાય. તમને પ્રેમ નહી દે એની પર. હવે દાદા અમારું અનુસંધાન તો શુદ્ધાર્થ દરેક મામે શુદ્ધાર્થમાં જતા જઈ થઈ ગયા એટલે અમને હવે એ પ્રશ્ન રહેતો નથી. નહી એ બરોબર છે. હવે એ પ્રશ્ન સાચી ગુરુ બરોબર છે એટલે એ પ્રોબ્લેમ નથી. અને એ તો દાદા તમારી જોડે આવીને જોવાનું જ, તમારી જોડે આવીને તમારું જે વર્તન વાણી વર્તન રે પ્રકાશ ગોદાળો અંધારામાં ના હોય. નકામાં વધારે તમને ગુફા ખોલ ખોલ કરે, હિમાલય ખુદ ખુદ કરે, સારું બાવા પડેલા છે બધા. એ લડ્ડુ બડ્ડુ ખાઈ પાવા પડી ગયા. જ્ઞાનીઓ ના હોય તો જ્ઞાનીઓ મનુષ્યની વચ્ચે ભીડમાં હોય. શું કહ્યું? આ પ્રકાશ સ્વરૂપ છે. આ તો મારે એવું ગપ્પું કે જ્ઞાનીઓ બધા ગુફા અહીંયા આયા કાલે બે દિન આ ગુફા ગુફા બધો બાવા રે અઘોરી ને બધા બધા. અને જ્ઞાનીઓ એ લોકો અઘોરી માણસ હિન્દુસ્તાન લોકો. અરે હું ના હોય અઘોરી ના, એ ચોખ્ખા હોય બહુ. સિદ્ધન ખોટો પડતો એ જ્ઞાની નહી. ક્રમિક માર્ગ માં ખોવું પડે, જ્ઞાની ને કશું ખોવું ના પડે. એ ક્રમિક માં જ્ઞાની હતા ને, એ જ્ઞાની હતા ને. જ્યાં સુધી એકાંત ભાવ હતો પૂર્ણ જ્ઞાની કહેવાય નહીં. એમ બોલો. એટલે એને ભીડ નડે છે, જ્યાં ધંધ નડે નહીં ને એ પૂર્ણ જ્ઞાની નિશાની. ધંધ નડે નહીં. તમને હું સમજાય ભારતીબેન આ બધું આપડે ઓળખ પાડે આપેલા દાનેશ્વરી. હા તો પેલું આપડે નામ સાંભળેલું હોય તો આપડે બહુ ગીતા ગાયા હોય પછી ભેગા થાય શું અમારે દાનેશ્વરી મળે ચોર મળે બધું ભગવાન ની ભાષામાં ત્યાં આગળ બધું લભી છે. શું છે બાબુ આપણા મન ઉપર અસર ના થઈ જઈએ. હા જો દ્વારેશ્વરી પર અસર દ્વારેશ્વર ની અસર થશે તમને તો ચોર નહીં થશે. એક અસર નહીં તો બીજી અસર નહીં. હા હવે હવે હવે જે બધી ખરાબ અસર હતી ત્યાં ચોર ની અસર હતી એ નીકળી જવા મળી છે એટલે સામે પેલી અસર નીકળી જવા મળી છે. એ નીકળી જવા મળી એ જ આ જ્ઞાન નું ફળ છે. હા એ બરાબર છે, એમાં કોઈ જાતની શંકા નહીં. એમાં જ્ઞાન નું ફળ છે એ આ તો પેલું એક્ઝેક્ટનેસ માટે બધું પૂછી લેવું પડે ને એટલે ફરી ફરી ને પૂછી ઝીણું ઝીણું પૂછવું જ પડે. પછી વાયર કોઈ કઈ નહીં થયેલો એટલે જોઈ લેવાનું, પછી બટન દબાવી લાઈટ થઈ જાય. અને પેલું લાખ બટન દબાવ તો લાઈટ ના થાય જ્ઞાન. કારણ કે જ્ઞાન લાઈટ સ્વરૂપ નથી, એ લાઈટ કરવાનું સાધન છે. શું છે? લાઈટ જ નથી પોતે. અને તે કેફી છે પાછું. કેવું છે? જે જ્ઞાન વધારે જાણતા એ બધા કેફી કેપ ચડેલો હોય. હા એ લોકો તો બધા કઈ હું જાણું છું. હે હું જાણું છું, હું જાણું છું. એ કેપમાં હોય, એ કેપમાં હોય, કેપમાં. હવે એ કેપ આવે તે વખતે જ્ઞાન તરત પ્રકાશનો બંધ થશે. સંબંધ હતો તો તમને તમને જોડે જાણ થઈ જતું. બરોબર. તમે શારદાપુર આવ્યા હતા ત્યારે પેલા એક નોકર ને કહ્યું તું બધા ખીચી ખીચી બોલજે. હા એ નોકર કે કાકા કે શું છે ખબર નહીં પડતી. આગળ એ દાદા છે, દાદા દેખાય, આગળ એ દાદા દેખાય છે. બસ છે મારું વચન પણ બરોબર. વચન પણ બધું જ કરી શકે, બધું પછી કરી નાખો ને એક વખત વચન એમને દાય છે. તમારું વચન બળ આપો કે એમના વચન બળ જોડે જોઈન થાય એટલું કરી આપો. એમનું વચન છે રામચંદ્રજી બરાબર છે અને રામચંદ્રજી મોક્ષ માં છે. એને ઘણા આગળ બેઠા જમતો જમવા દે ને હવે કે રામ રામ કર્યા કરો દાદા અમે ના કરું જમવા છે ને દાદા અમને અમે તમને જમવા ના દઈએ જમવા છે ને શું લાભ મળે એ અમે ક્યાં કે વાત કહો કે એને એ કાશું તમે આ વાત કરે છે બેસી દાદા 78 માં દવા થયેલી છે ને 80 સુધી ચાલશે બરાબર છે એવું આ અમારે એવું છે પણ આ લોકોને સમજે નહીં ને એટલે પાસથી દવા બોલાવી ગા ગા કર્યા કરો અરે મેં મેલને પૂરા અહીંથી આ દવા મુદત જતી રહી છે પછી કોને ગાય પણ દાદા હે કોને ગાય એ રામને ના ગાય અને કોને ગાય એવું તો પછી દાદો પ્રકાશ તમારે પૂરો કરી દેવો જોઈએ દાદાને ગાય દાદા ભેગા થાય નહીં બધે તો પછી તો પેલા પથરાય કા આ સ્વાય બાબા ગાય આ બધા પાછલા રામ ને બમ બધા ગાય ત્યારે સાહેબ બાબો ગાય સારું હા એમ તમે કહો કે જે જીવતો છે ને ગાય તો સારું એમ કે રામ બમ કશી ના તોડ સીતા નો તું જોર કાઢી લીધી બાબુ અરવિંદ બાબુ કરે કે સારું માતાજી માતાજી કરે તો સારું બરાબર તો આ પાછલી દવાની મુદત તો જતી રહી અને શું કાઢા કા કરો હા એ તમે હા એમ બરાબર કૃષ્ણ ભગવાન ની મુદત જતી રહી છે તમે નાખો છો ફક્ત કૃષ્ણ ભગવાન ની મુદત જતી નથી એનું શું કારણ છે કૃષ્ણ ભગવાન હયાત છે હયાત છે સમજ્યા અને આગળ ભગવાન થવા રહેશે બાજુ કદી મૂર્તિ રૂપે નહીં પણ કૃષ્ણ શબ્દ ઉપરથી સીતા ના યોગેશ્વર કૃષ્ણ પછી કામ નીકળે તો હા અમે અત્યારે ભૈલાલબેન સંભાળીએ શું કઈ જરૂર હોય તો ભૈલાલબેન પોકો પાડો કે મળવાના હતા 19 મે 79 સાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સવારે દાદા હજુ સાચા અર્થમાં ના સમજે તમે અહંકાર કર્યો તો ખબર પડે પણ સાચો ખરેખર અહમ અને એ કઈ જગ્યાએ આપણું પોતાનું ધાર્યું કરવું તેને કહે છે દાદા ના ધાર્યા પણ ધાર્યું તો બધા ઘણા માણસો કરે છે અહંકાર એટલે ગોવાળું દેખાય એવું નંબર એવા અહંકાર કહેવાય વ્યવહારિકતા ના દેખાય આ બધા લોકો વ્યવહારિક કામ કરે છે તેમાં કોઈ ખોટું કઈ ગાળું કહેવાતું નથી પણ જેને ગોવાળું કહેવામાં આવે તેને અહંકાર કહેવાય લોકો ગાળું કહેવામાં આવે દુનિયાથી નવી નવી જાતનું દેખાડે પોતાને ખબર ના હોય ભણ જ ના હોય ને ભાઈ ખબર ની વાત ક્યાં ભણ જ ના હોય હું શું ગાળું કરી રહ્યો છું શું બોલી રહ્યો છું ભણ જ ના હોય તારે અહંકાર એવો નીકળે બધો ગાળો અહંકાર કે જેવી જ ને દાદા અહંકાર ગોળા ગોળું હોય તેને આ દુનિયા પાછા માણ બેઠા હોય ને પણ એક જણ ઊંધું બોલ ઊંધું કર્યું તારે કે છે અહંકાર હું વ્યવહારતા હોય છે બધા લોકોને એક્સેપ્ટ થાય એવું કબૂલ થાય એવું આપણે જે કહીએ તો બધા લોકો કે ના ભાઈ સારું કામ કર્યું આપણે ગુરુવાર આખો દિવસ પણ ખોરાક વગેરે એવું 19 મે 79 રાવજીભાઈ ને ત્યાં અલકાપુરી સાંજે અને એક કરોડ ધણી બૈરી ના રહે કે આખી જિંદગી હારી જાય તો હારીએ તો ફરી પાછા જીતીએ હારી પાછું નિરાતે શું કહે નિરાતે ઊંઘ મૂંઘ આવે એનાથી હારી ને કઈ એના કેવા જવાનું બારે કે આજે હું જીતી જેને કહે તને ખોટી દેખાય છે ખોટા દેખાય ના દેખાય કેવાય નહી ક્લેશ ના થાય એવું જીવન જીવવું જોઈએ ગમેથી ક્લેશ નથી ગમતો બિલકુલ નહીં તમને ગમે ને થોડો તમે ગોસ્વામી ગમે બધું ગોસાઈ ને ગમે બધું ના ગમે શું વાત કરે ગોસાઈ કે મને ના ગમે કે ના ગમે ચલો બતા કારણ કે એને ગમે નહીં વિચારને શું કરે પણ સ્વભાવ પડી ગયેલો કચ કચ કચ કચ કરે આપ કરે

તમે જે આ બોલો છો તે બરોબર છે, નિરપેક્ષ રીતે જોયો છે, આ સાપેક્ષ નું દર્શન છે. આ તમે જે વાક્યો બોલ્યા તે નિરપેક્ષ રીતે સાપેક્ષ ના વ્યવસ્થિત દર્શન છે. આત્મા નો સ્વભાવ ઉડતો ગમન છે, ભૂતગલ નો સ્વભાવ વધુ ગમન છે. જ્યાં ભૂતગલ ની ભૂતગલ વધ્યું કે નીચે હેળ્યો, ખેંચા ખેંચતા રીતે. તેથી આપણે કહીએ ને ભાઈ, કર્મ ના કર્મ થી મુક્તિ લઈ લો. ભૂતગલ નીચે ખેંચ્યા કરે અને આ ઉપર ખેંચ્યા કરે. એટલે શુદ્ધાત્મા પ્રાપ્ત થઈ જાય એટલે પછી પૂતગલ ખેંચતી ઓછી થઈ જાય. ત્યાં સુધી બધું ટાઈમ બાઈમ બધું નડવાનું, કા કરમ માયા ભાયા બધું તો હોય નડે. આજે કર્મ છે અને માન્યતા બિલીફ, એ બેનો સંબંધ શું છે? કારણ કે એક વખત માન્યતા તૂટે છે, કોઈક એક ખોટી બિલીફ તૂટી ગઈ, શું તે ઘડી એકદમ અળવાશ અનુભવાય છે, તે કર્મ થી નિવૃત્ત થયો છે ઘડીએ? એ તો બિલીફ થી નિવૃત્ત નહીં હોય. હા, પણ એ છે કે પોતે પણ હલકા પણ અનુભવે છે, કઈક આગળ ગયો એમ લાગે છે. એને ના, એ બિલીફ થી બિલીફ, એની જયારે રોંગ બિલીફ ઉપર એને નિવર્તે એટલે શાંત થઈ જાય. એટલો કર્મ બન્યા ના બન્યાનો? ના, એ જ કર્મ બદલાય ને. એ સાતા વેદની માં ગયું ને, આ કર્મ બાજુ એ સાઈડ માં આગળ લઈ જાય છે. હવે પછી કેટલા કર્મ એના ઓછો થયો કે કર્મ તો જોડે જોડે હોય છે. શું આજે જે કર્મ વર્ગ્યો છે આ માન્યતા બદલાઈ? કર્મ તો બધા વર્ગ્યા છે ને, બધા છૂટા થવા માંડ્યા, પણ પેલા છૂટા થતા થતા પેલી માન્યતા બદલી એટલે લાભ આવતો જાય. એ તો છૂટા થવા જ માંડ્યા છે. માન્યતા ના બદલે એટલે લાભ ના આવતો જાય, અને માન્યતા બદલે લાભ આપે. રોંગ બિલીફો છે, બધી રોંગ બિલીફો છે. કશું જ આ તો પોતે પરમાત્મા થઈને જુઓ ને, આ દશા જુઓ. હવે આ રોંગ બિલીફ ને પાછી રાઈટ બિલીફ બેસાડીએ તો રાઈટ બિલીફ નો લાભ મળે ને? હા, પણ બિલીફ તો ખરી ને, રાઈટ બિલીફ છે. રાઈટ બિલીફ કહો, ત્યાં સુધી એનું ફળ કર્મ તો રહે જ. હા, પણ તે રોંગ રાઈટ માં તો બિલીફ જ નથી. રોંગ બિલીફ ને, રોંગ બિલીફ ને એને છેદ કરવા માટે રાઈટ બિલીફ છે. શું છે? છેદ કરવા માટે. મેં તો છેદ થાય અને દેવ રાઈટ બિલીફ અંગને છેદ કરે ત્યાર પછી રાઈટ બિલીફ પોતાની મેટે આપ ખુદ છે છેદ થઈ જાય છે. શું કહ્યું? એટલે પછી એને કઈ છેદ કરવાનું રહેતો નથી. એવા ક્રમથી આ ગોઠવેલું છે બધું. શું થાય છે? રાઈટ બિલીફ ખુદ છે એ થઈ જાય છે. શું થાય છે? એવું છે ને, નહી તો વધતું વધતું પારો ના આવે. મારા તુલસી ઉછેરી હતી જંગલ માં જઈને, તે ઉંડાયા કાપી ગયા. ખાઈ મારા જાણે ફરી આ બીજી તુલસી છે તો ઉદાર ખાઈ જશે, માટે બિલાડી પાડો. એ બિલાડી પાડી ધંધાર પછી વધતી જ ગઈ ને. એવું નથી, આ સમ્યક દર્શન છે ને. રાઈટ બિલીફ તે પોતે જ વાગે જાય છે. સસત્તાધારી છે રાઈટ બિલીફ. કઈ સસત્તાધારી? અને રોંગ બિલીફ પર સત્તા છે. આ જે ભેદક જ્ઞાન છે દાદા, પારે ગઢી છે, ભેદ પાડ્યા કરશે ભેદક જ્ઞાન અને પ્રજ્ઞા, એ બેનો શું સંબંધ છે? જય સચિદાનંદ. જ્ઞાની પુરુષ ભેદ કરી આપે એટલે પ્રજ્ઞા ઉભી થઈ જાય. પછી પ્રજ્ઞા ઉભી થાય તો પ્રજ્ઞા ઉભી ના થાય, અને ભેદ ના કરે ત્યાં સુધી અજ્ઞાત હોય છે. અને પછી ભેદ કરી આપે એટલે પ્રજ્ઞા ઉભી થાય. પણ એ મારે કરીએ પેલું ભેદ જ્ઞાન અંદર કયા કરે છે કે હું શુદ્ધાત્મા છું, મન વચન કાયાવું નથી. હવે પ્રજ્ઞા તો ઉભી થઈ છે, ભેદ જ્ઞાન તો પછી ભેદ જ્ઞાન ના સાથે આ કામ કરવું પડે છે. બેને જુદું પાડવા પૂરતું જ લાઈટ છે. હા, પેલું પરમાનન્ટ એટલે એ ટેમ્પરરી પરમાનન્ટ છે. કેવું છે? ફૂલ લાઈટ આપે છે. મોક્ષે લઈ જાય તો છોડે નહી, જો ઉત્પન્ન થઈ ગયું તો. અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞાની હસ્તી રહેવાની. અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞાનું કામ છે ને? અજ્ઞા છે ત્યાં સુધી પ્રજ્ઞા રહેવાની છે ને? ના, અજ્ઞા જાય તો પ્રજ્ઞા આવે ના. પણ પ્રજ્ઞાનું કામ શું? કે અજ્ઞાને આત્માને જુદો રાખવો. પ્રજ્ઞાનું કામ મોક્ષે લઈ જવું, અને અજ્ઞાન નું કામ સંસાર માંથી ખસવાના રહે, બહાર ના જવા. પણ એનો ટાર્ગેટ તો અજ્ઞાન ને. હે, પ્રજ્ઞાને પેસવા, પ્રજ્ઞા અજ્ઞાને પેસવાના છે, એ જ એનું કામ ને? ના, અજ્ઞાન ને પેસવા દેવાની તો વાત જ નહીં. અજ્ઞાન તો પેસવા જ ના દે, પણ જોડે જોડે મોક્ષે લઈ જવાનું કામ એનું. એવું અજ્ઞાન ઉભું થાય તો દબાવીને એને સમજણ પાડીને મોક્ષ ભણી લઈ જાય. અને અજ્ઞાન નું કામ શું? થોડું ઘણું લાઈટ ઉભું થયું હોય તો એને અંધારું કરતા લઈ જાય. પ્રજ્ઞામાં વિકલ્પ નો ભાગ ખરો થોડો ઘણો? હે, પ્રજ્ઞામાં થોડો ઘણો વિકલ્પ નો ભાગ ખરો? વિકલ્પ, વિકલ્પી નો ભાગ ખરો? એમ વિકલ્પ, વિકલ્પ લાગે વગેરે નહીં. વિકલ્પ બધું આજ્ઞા, આમાં વિકલ્પ વિકલ્પ કશું હોય નહીં, નિર્વિકલ્પ છે. કેવું જેમ અર્હંત સિદ્ધ છે, સિદ્ધ જ છે એમનો આત્મા. પણ તે દેહધારી છે, માટે કે છે કે સિદ્ધ ના કહેવાય. દેહ વગર ના સિદ્ધ પુરુષ આપણને શું ઉપયોગ માં આવે? હે, દેહ વગર ના સિદ્ધ પુરુષ થઈ ગયા હોય તે આપણને શું ઉપયોગ માં આવે? આપણે લક્ષ્ય બે ને, એટલું જય આવો. જય સચિદાનંદ, સચિદાનંદ આવો. અદ્વિરો હતો, એના ગુરુ રામદાસ હતા. રામદાસ હતા ને? રામાનંદ. હવે રામાનંદ ને રામભાઈ બધું ઓડી કાઢ્યા આગળ નહીં રહ્યા. હવે આ કઈ તો ગુરુ હતા ને રામદાસ, પણ એને સત્સંગમાં જવા નતા દેતા. હવે એમાં જે એને જે અંતરાય પડ્યો એમાં એનું તો કઈક પુણ્ય પાકી નહીં. કોને અંતરાય પડ્યો? કેમ, પેલા ભક્તો નતા જવા દેતા ને? અંત્ય છે, ઢેડો છે, ઢેડો છે કરીને હા. પણ તે હવે એને તો પોતાની પુણ્ય કાચી પડી. ઓટલા ઓટલા પર બેસી હતો. હા, પણ એની પુણ્ય કાચી પડી ને. આપડા મહાત્માઓ શું કે પુણ્ય કાચી, પણ એ નિમિત્ત જે બન્યો બન્યા નહી ભેગા થવા દેવા માટે એમનું શું? રામદાસ નો ગુનો તો ખરો ને? હા, ગુનો. હવે અહી દાદા ની ભેગો થતો હોય, દાદા કઈક બેસો અને કોઈ ના બેસાડવામાં નિમિત્ત થાય, એનું શું? પેલા નો કયો ઉદય? પેલા નો કયો ઉદય? ના બેસવાનું કહેનાર મળ્યો એ નિમિત્ત ની શું દશા? તેને એટલું સમજવું પડે કે આવવા નથી દેવા. અને છતાં કોઈક નવા આવી પડ્યા તો રક્ષક સમજવું પડે કે આ નવા માણસો છે, મારે આવો કેવું પડે. શું કહ્યું? એટલે બધું પદ્ધત પૂર્વક હોવું જોઈએ, વિવેક પૂર્વક હોવું જોઈએ. આમ ગમે તેમ ગાળું ઠોકા ઠોક કરીએ વાચિંતા કલકત્તા થી આયા. પેલા લોકો કહે છે અમે કલકત્તા થી મહાપ્રાણ આયા છીએ, દાદા ને અમારે દર્શન કરવા છે. નહી બંધ થઈ ગયું, આપડે બંધ થઈ ગયું. કેટલા ફોટા દેખાય? એટલે મેં છૂટ આપીશ મુંબઈ, કે એક વાગે પણ આવે તો ઉઘાડવું બાયણું. શું કહ્યું? પછી આપડે એમ જાણીએ કે મુંબઈ નો છે, પછી કઈ ભાઈ હમણાં હતા નહીં ટાઈમ તો, અને કલકત્તા નો આવ્યા બે હોય. ગમે ત્યાંથી કેટલાય છે ત્યાંથી દર્શન કરવા આવતા હોય માણસો, કેવા ભાવથી આવતા હોય. શું? અને એક દંડે વાંકીએ પોતે કે આ જ્ઞાની અત્યારે વિચર્યો છે, કોઈ આવતું નથી, અને પછી 500 ઘઉં સુધી ફરશો તો જ્ઞાની નહીં મળે ક્યાંક. શું? પછી મૂર્તિમાં આવે માથા ફોડશો તો કશું તમારું કામ નહીં થાય. કે ફોટો મૂકીને માથા ફોડીએ એ તો હાજરીમાં હશે તો બધું આપી દેશે. કે કશું ભય નહીં ને? આ તો અક્રમ વિજ્ઞાન છે ને, રોકડ્યું છે તેથી આવે નહીં. કોઈ આવે નહીં, આ નટુભાઈ બાટુભાઈ કોઈ આવે નહીં, ચંદ્રકાંત ના આવે. હું તો પહેલો જ ના આવું. આ તો રોકડ્યું છે એટલે આવે છે. બોલો કેવું તપ? અંતર તપ. અંતર તપ તો આપડે વાત કરવા નઈ, અંતર તપ નું તો આપડે આ લોકો આજ્ઞા જ પાડે છે. નિરંતર સંભાવ નિકાલ કરો ને, એ મોટા મોટું અંતર તપ છે. જો આપડે ચારેય પાયામાં આ પાંચ આજ્ઞા મૂક્યા છે. જ્ઞાન થી મોક્ષ થાય, દર્શન થી મોક્ષ થાય, ચારિત્ર થી મોક્ષ થાય, તપ થી મોક્ષ થાય. ચાર પાયા છે, એ ચારેય પાયા પાંચ આજ્ઞા મૂકેલા છે. સંભાળ નિકાલ કરો, એના જેવું કોઈ તપ નથી. આ બધા મહાત્માઓને સંભાવે નિકાલ કરવાની 101% ભાવના છે. હા, છતાં પ્રકૃતિમાં જોઈએ તો ફેરફાર થતો નથી, એનું શું કારણ? પ્રકૃતિ ને ફેરફાર અમારે જોઈતું નથી. અમારે તો એની ભાવના શું છે? 101% આજના પાવાની ભાવના છે ને, એટલું જ અમારે જોઈએ છે. બીજું અમે માગતા નથી. શું પાસ થયો ન પાસ થયો એ જોતા નથી, વાતે છે ને. એટલું જ અમે જોઈએ છે. શું કહ્યું? પાસ ના પાસ ના, એ કોલેજ વાળા ના પાસ કરી મોકલશે, પાસ કરી મોકલશું. કહ્યું કોલેજ વાળા ના પાસ કરી મોકલશે, પાસ કરી નાખી. કેટલાક મહાત્માઓની આ જ આક્રમણ છે કે અમુક પ્રકૃતિ કેમ બદલાતી નથી, કે છે પ્રકૃતિ વ્યવહાર કેમ સુધરતો નથી. એ મેં ના પાડી છે બધાને, કે પ્રકૃતિ જોશો નહીં. એની બધી આક્રમણ છે આ બધા મહાત્માઓને, કે પ્રકૃતિ ના નથી. અમે એમ જ કહીએ છીએ કે તમારે મનમાં નક્કી હોવું જોઈએ કે મારે આ સંભાવ નિકાલ કરવો જ છે. એવું પછી પ્રકૃતિના આધાર જે થઈ જાય ને, એ આપણે જોવા ભાવના તો છે જ 101%. પછી આવે હું વળતો નથી કોઈને, નહી તો વળું નહીં. નહી તો એમ કહું ને, આ માર્ગ માર્ગ શું વાત આવે, એવું ના કહું, ના કહું. હું જાણ પ્રકૃતિ છે, માગે માગે ના માગે. જેને છૂટવું હોય એને બંધાવા, બંધાવાનો સાધન મળી આવે તો ઉડાડી દે ને, પણ છૂટવા જ દે. બંધન ગમતું નથી. નહીં જેમને બાંધી રાખેલા હોય, શું કે છે? જેમને બાંધી રાખેલા હોય, જેમને બાંધી રાખેલા હોય એનું શું? જેમને બાંધી રાખ્યા હોય એનું શું? કોને બાંધી રાખ્યા? ભગવાને. ભગવાને. ભગવાન શું કહે? બાંધે ભગવાન બાંધે નઈ, ભગવાન બંધાયેલા હોત બાંધે. જે મુક્ત પુરુષ બીજા બાંધે તારે મુક્ત જ ના કહેવાય ને. કઈથી મુક્ત બંધાયેલો છે? ભગવાન બાંધ્યા નહી, બાંધે નહી. આ તો કે જેરા બાંધે છે, કોને બાંધ્યા છે? હા, ભગવાન આવું ધંધો ના કરે. જે જેલરો કેદી છે ને પોતે, એ જેલરો કેદી છે ને, બધા કેદી છે. છૂટો કોણ? પેલા હાથ ના રાખે કે છૂટો કોણ દાદા? બધા કેદીઓ તાર છૂટો કોણ? જ્ઞાની નહીં, જ્ઞાની એટલે છૂટે બસ કોઈ નહીં. જ્ઞાની ને જ્ઞાની ના ફોલોઅર્સ નટું ભાઈ. અરે હવે નટુભી ની રેવડી લઈ મેલ કરી નાખો છો તમે? હા તમે છૂટા છો, તમે છૂટા છો. સન લોક કેતા નહીં તો લોક જે બંધાયેલો હોય ને તે જ બાંધે. ચાર જણા મળવા જઈએ જવા દઉં. ભગવાન દુખ્યા નથી, દુઃખ આપે ને એ તો તમે એમ જ કહો કે ના હું મહેતા સાહેબ નાય, હું છે તે કાંતિભાઈ નાય, હું તો શુદ્ધાત્મા છે કે આવી જાઉં તો આપણે એક જ છે, ભેદ છે, સુખ લઈ લો. તમે જ્યાંથી ભેદ પાડો, હું ના હું કાંતિભાઈ છું, હું મહેતા સાહેબ છું, તાર સુધી કે તારે તમે એમ અમે આમ શું કહેવા માંગે છે? તમારી ભેદ બુદ્ધિ તમને બાંધે છે, કોણ બાંધે છે એ તમને સમજાયું? તમારે ભેદ બુદ્ધિ છે? હા તો એ બાંધે છે, એ બુદ્ધિ જ્ઞાની પુરુષ કાઢી નાખે. એ બુદ્ધિ વ્યભિચારણી બુદ્ધિ કહેવાય છે. કેવી? હા જે કૃષ્ણ ભગવાને કહ્યું છે ને વ્યભિચારણી બુદ્ધિ, તે બુદ્ધિ કહેવાય છે. એ જ્ઞાની પુરુષ કાઢી નાખે, છૂટું થઈ ગયો. જ્ઞાની પુરુષ મળ્યા પછી કશું બાકી ના રહે. તમારામાં તો કશું જ નહીં ને, તો કાંતિભરામ ના રહે તમે જુઓ શું? કાંતિ ઠંડા થઈ ગયા, શું જુઓ તમે? એ તો આ છે તો જોવાનું જ્ઞાતા જ્ઞાન સમજે. મહાવીર ભગવાન શું કરતા હતા? એમનો પૂતગલ ના જોયા કરતા હતા. પૂતગલ મય અંદર શું થઈ રહ્યું છે બધું એ જોયા કરવામાં કેમ છે? અમને દેખાય તો અમે જોયા કરે. દેખાત શું જોવા દેવું છે ભાઈ? આ મહી ઓછું બસીને ચાલે બધું, એ બધું આખું સિનેમા શો ચાલ્યા જ કરે છે. તે માસી આવું હું સાંભળે તું શું સાંભળી અત્યારે? માસી આવું મહી સાંભળે મહી પાસે દેખાય એવું લાકડી જલ્દી ફરતા હોય ને તે દેખાય. અને ધણી એક ને હાથ માસી આવું, પંદર નણંદો, કાકા હરાવો, હત્તર એક જ ધણી એક બધું તોફાન બધું દેખાય. પણ આપણે શું કહીએ છીએ બધું જ્ઞાય છે, જુઓ જોવા લાયક છે. અને એને જુઓ જોશો તો તમે જ્ઞાતા છો. જ્ઞાયક સ્વભાવમાં આવી ગયા, પરમાત્મા સ્વરૂપ થઈ ગયા. અત્યારે તમે જ્ઞાતા ખરા કે નહીં? શું કે છે જ્ઞાતા એટલે જ્ઞાની એમ પૂછે છે? જોનાર બધું એ તમે જાણનાર જોનાર ખરા કે નહીં? ખરા. શું શું જુઓ? આજુબાજુ જે કઈ બનતું હોય જોઈએ. હા પણ તમે પોતે જાણનાર જોનાર છો ને પછી તમે જુઓ તે આપણી સમજ પ્રમાણે. તમે પોતે જ છે તે જાણવા યોગ્ય છો. શું છો? જાણવા આ જે ઇન્કમટેક્સ ઓફિસર છે ને એ તો જાણવા યોગ્ય છે. શું છે? આ કાંતિભાઈ એક જ્ઞેય છે અને સિદ્ધાર્થમાં એક જ્ઞાતા છે. કોણ છે? હંમેશા જાણનાર અને કરનાર એક ના હોય. આને કહ્યું ઓફિસનું બધું કામ મેં કરી નાખ્યું એમ કે અમે આ જાણું છું એમ કે એ વિરોધાભાસ છે. શું છે? તમને સમજાય એ વાત કે ના સમજાય? તમને સમજાય? સમજાવો. મરણ રોકાયું? એ મરણ શું થયું? રોકાયું ને? રોકાય નઈ મરણ. તારે પ્રેત થાય? પ્રેત ના, પણ કેટલા કે છે ને ભાઈ આવે તો હું કેરી ખાઈને જઈશ, કઈ વગર જવાનું નથી. એ મો કેરી આવે તારે જઈશ એ કે છે ને, તે એનું ભવિષ્ય નું એટલું એટલું જ્ઞાન એમ દેખાયું ના. લાલસા રહી ગઈ કે છે ને? હા ભવિષ્ય જ્ઞાન એને દેખાય ના. પણ કે છે લાલસા ભાઈ ની લાલસા રહી ગઈ કે તો હજી જીવ નહીં જાય ના. એ કેરી ખાઈને જઈશ એમ કે છે ને, એટલે પ્રકૃતિ એ બધું ઓપન કર્યું કે આ કેરી ખાધા વગર જાય જ નહીં આવે. આ જો એટલે પ્રકૃતિ દેખાડે છે. નહીં એનું એને એટલું આયુષ છે જ, આયુષ વધારતો નથી. આપણે નથી કહેતા કે ઓનામાં જીવ રહી ગયો છે કે લાલસા છે તો હજી એ જીવ નહીં જાય. તે રોકે છે કોણ? હે? કોઈ રોકે નહીં, રોકે નહીં, કોઈ રોકી શકાય નહીં. એક ક્ષણ વાર આ રોકાય એવો નથી. ના મેં તો પ્રત્યક્ષ દાખલો જોઈ લો કે અમારા દાદા ને કહ્યું તમે જાઓ તો સારું થાકી ગયા. અમે કહ્યું આવે કોણ કે અમે કહ્યું બધા ઘર ગયા તો મારે કેરી ખાવાની. તમને જ્ઞાની ને પ્રકૃતિ ને જ્ઞાન નહીં થતું? નહી થાય આ તો કોકને, પણ અમને જ્ઞાનીઓ ને પ્રકૃતિ નું જ્ઞાન નહીં થતું ને. ના પણ આ થાય, પણ ઘૂંચાય ને, ઘૂંચાય તાર કે અમને નહીં જવાનું, કેરી બેરી ખાઈ સમજ દઈશ કે છે. આપડે કે જાઓ જાઓ જાઓ તે કે છે, કંટાળી બોલે પછી. અમારે છૂટી જવું માટે અમે અમારો દેશ જાતે છોડી દઈએ છીએ, એ બધી ખોટી વાત બધા. એ બાબાઓને ભણ જ નથી. સ્વાભાવિક તો 15 દાડા પેલા કહ્યું તું કે અષાઢ સુધી પૂનમ ના દાડે જવાનો છું. હા પણ કે એ તો એ જ્ઞાન તો બહુ થઈ જાય કેટલાક ના, પણ તે જ્ઞાનીઓ ને જ થાય ને. ના એ જ્ઞાનીઓ ને, એ જ્ઞાન નથી, એ તો એક હુંજ પડી જાય છે. કઈ બધું ભાઈ થોડીક તો હુંજો પાડો બારી. હવે એ પોતાના વર્તન માં આવી ગયું, થઈ વર્તન માં સી રીતે આવે. અમે એમને પાપ ધોઈ નાખીએ તારે, શું નથી આવા દેતો. પછી ભગવાન કાયમ હાજર રહે, પણ દસમો ના બોલાય ભગવાન, નહીં ચડી જાય. કારણ ભગવાન નો એવો સ્વભાવ નથી, આ ભગત નો સ્વભાવ એવો. અત્યારે જ્ઞાન આપીએ તો બેહારી જાય, ચાલી જાય. લઈને આવ્યા છો, આવું લોકો નો લેવા ચુકાયા કે છે ને. હવે આપડા બધા મહાત્મા શું શીખવાયેલું હોય, લોકોનો લઈએ. હિન્દુસ્તાન મહાત્મા શું શીખવાડે, લોકોનો દુઃખ લઈએ અમે. શું આપડા લોક માં નહીં ખરા કે આ બાપજી લઈ લેવા, એ તો મને બધા જોવા જઉં તો હું કઉ છું. બધા તમારા દુઃખ મને બધા આપી દે, પણ કોઈ આપે લે નહીં. એ જો આપી દે ને મનથી તો એને દુઃખ થાય નહીં. મને આપી દે તો મને દુઃખ પડે નહીં. મને શેના પડે તમારા દુઃખ, મને શેના પડે. પણ પેલા માનસિક દુઃખ ઉડી જાય, બધા માનસિક સમજે ને. મને આપે એટલે કે ભાઈ આ બધું આપ્યું દાદા, તમને હું તો સાચો. એટલે પછી ઉભારી ગઈ ને. પણ મને મને જ કહેતા ને, આ કોકનું લાયા છે ને, તમને આવું હતું છે તો બધું જવાબ જ ના આપે. પછી શું કરું, આવું બોલે ત્યાં આગળ. મરવા જીવાનું જેમ આસમો હોય ને એવું બોલે. હવે અમારો દેશ છોડી દેવો છે, છોડી દેવો, છૂટે એવો નથી. જીવવું હોય તો જીવાય એવું નથી. આખી પર સત્તા છે બધો. એમાં આ લોકો અહંકાર ગાયા કરે છે, ભગતો બિચારા મુજાયા કરે છે. શું કેટલા હિમાલય માં બાદ મહાત્માઓ જાત જાત નું બોલે છે. આમ કોઈ એસા કુદ નહીં, એસા નહીં, એસા નહીં. અને કોણ ફોડ પાડી આલે અમને? આપડા લોકો જે કે બાપજી સાચું તારે. થયા તો આપડા લોકો ખબર પડી જાય કે રારામાં કડવાશ લાગે છે. આમાં કઈ ખબર જ નહીં ને. ઇન્દ્રિય જ્ઞાન માં એમાં અમારા પેસ્ટ માં જ બધી રુચિ છે. અને જેને કોઈ રુચિ પેલી હોય તેનામાં રુચિ ના હોય, તો એ જાણતા હોય બધું. ના પણ એને મને ખરું કહ્યું, મને કહે તમે કોક નું લાયા છો, તમને ના હોય એવું. કે એવું જ કહ્યું, તો તમને આવું થાય તો ભગવાન દુનિયા છે જ નહીં. હા એને શું કેવું, હા ભગવાન ને શું લેવા દેવામાં છે નહીં, છે નહીં કરે. ભગવાન વગર તો દુનિયા કોઈ ઉભી જ નથી રહી. કાલે બંધ થઈ જાય ભગવાન ના આ તો આપણો જ હિસાબ છે ચૂકવવાના છે બધા. જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, કેવું બધાનો હિસાબ પોતાનો ચૂકવવો પડે. જ્ઞાની ફક્ત 80-80 ને ચૂકવે, અને અજ્ઞાની રોગ અકળાટ કરી કરીને છૂટે. કયું સ્થાન એવું પડી જવાનું સ્થાન જ ના હોય. બુદ્ધિપૂર્વક ના વિચાર વાળા બધા એમ જ કે તમારે પડવાનું સાધન જ નથી ને, તો બહાર ફરવાનું નહીં, હરવાનું નહીં, આમ નહીં, તેમ નહીં, કશું નહીં. તેમાં ચઢવા ઉતારવા માં ધમાલ કે ઉતર નહીં, કશું નહીં. પદ્ધતિનો વિશેષણ છે, ભગવાન તો વિશેષણ ને ગુણ એવા પ્રગટ થયા, પણ તે ચિંતન કરે એવું વિશેષણ. હા, આ તો બધા લોકો લઈ પડેલા. ભગવાન તો શબ્દ હોય નઈ, ભગવાન જેવી વસ્તુ જ ના હોય ને. કોક ફેરો ભગવાન હોય, આપડે કહેવાનું યોગ્ય છે, તમારે નથી કહેતા શું કારણ. ત્યાં લોકો ઉતાર લઈ પડે, ઉતાર વધારે વધારે લઈ પડે, આ લોકો લઈ પડે છે. અમને બોલ્યા એટલે આપડે બોલો, પણ આમાં શું જવાબદારી છે ભણ નથી. અહીં જે ઉઠ્યો એટલે ભગવાન, જે ઉઠ્યો એ ભગવાન, જે ઉઠ્યો એ ભગવાન. ચાલુ જાય બધું, પોલમ પોલ બધું. વાસ્તવિકતામાં પોલમ પોલ ચાલે નહી, વાસ્તવિકતા જગત સમજ્યું નથી. સવારે જવું છે કે એવું આપડા લોકો દેહ નો, દેહ નો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે. અહંકારી ના લાગે, અહંકારી એમને પૂછે કે જગત નો ક્રિએટર કોણ હતા કે ભગવાન રૂપે નામ છે. બે બધા ને સમજતો નથી આ. આ મિસાળ ફર્સ્ટ હેન્ડ સેકન્ડ હેન્ડ માસ્તરો બધા, તે ભગવાન કેવડાવે પાછા. પ્રજા એટલી લો ગઈ છે ને, પ્રજા નું લોહે સર બધો લોહ છે. આપણું વિજ્ઞાન થી ચિંતા રહી થયા પછી ચિંતા રહી કોઈ થયેલું જ નહીં. મહાવીર ભગવાન વખત નહીં થયો, કેવું જ્ઞાન થઈ જાય ત્યારે તો ચિંતા રહી થઈ ગયો, પણ થાય થાય બધાને કઈ થાય છે. જેટલા દર્શન કરે એટલા બધા બધા ચિંતા વાળા. શું કહે, ઘણી વખત છે ને દાદા, તે આપણે શુદ્ધાત્માના એમાં હોઈએ આપણે જાનમાં, હવે ટાઈમ થાય ને આ દેવોની વિધિ કરતા હોઈએ, ત્યાં ઘણી વખત છે ને મન એ થઈ જાય છે કે આમ નથી કરવી વિધિ, રવા દે. દેવોની વિધિ કરતા હોઈએ તે વખતે ભાઈ વ્યવસ્થિત એવું ઊભું થાય કે આમ નથી વિધિ કરવી, આપણે આ છે ચાલુ રાખ ને. ચાલુ રાખ, હું શુદ્ધાત્મા છું, જાનમાં હોઈએ જો ટાઈમ નક્કી કર્યો કે આ જરૂર ને ભાઈ ત્યારે મારે જરૂર હોય, જરૂર નથી પડે આપે. એ મન સમજી ગઈ કેમ આવું એકદમ પાછું પડી જાય, નથી કરવી ચાલશે હવે શું કરવું. ભાઈ એમ નહીં, પણ મારું કામ સિદ્ધાર્થમાં ચાલતો હોય પછી છે ને, પણ એવું પેલો પેલો ભાવ ના થવો છે કે હવે ચાલશે એમાં શું કરવું છે હવે એવું ના. એટલે પછી એનો એનો એ પૂરો થાય એટલે પછી પેલું આવીને પૂરે એનું ટાઈમ પદ્ધત હોય ને, પદ્ધત હોય. અને દેવાનું તો કેટલા પૂરતું, આ જમવા પૂરતું હોય કે બીજું કઈ બહાર નીકળવું હોય ત્યાં પૂરતું હોય, બીજું શું દેવાનું લાગે વર્ગે. આપડે અડચણ હોય તો દેવો ને, બીજું બહુ કામ નથી હોતું. આપડે નિરંતર દેવો ને એવું કઈ ખાસ છે આપડે નઈ. બંધ રહેતો તો સારું. સિદ્ધાર્થમાં મૂકી ગયેલા છે. સેવો તો આપણે જમતા હોય, જમતા પહેલા થાય છે તો સ્વાભાવિક થઈ જાય. એ લીધો કરવાની પાસ દેવો તો દેવો વધારે માગે ને ઈચ્છા રાખે. એટલે પછી ઊંધે ઊંધે પાડી શકે. પછી કોઈ કહે છે મારે કામ ધંધો રીતે સત્સંગ કરી આવે. કામ ધંધો ફરજિયાત છે. કામ ધંધો ફરજિયાત છે.